યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલ દે ચ દુર્વિલસિતમ નૃણાં પરમ મંગલમ વક્ત્રં મંગલકૃચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ્. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 23મો શ્લોક 19મો. નારાયણ ભગવાન સંન્યાસીના ધર્મો કહે છે, સંન્યાસ આશ્રમના ધર્મો છે એ. ક્રાણે પી માંસ સુરયો હો પારાકમ વ્રતમાચરેત શૌચાચાર વિશુદ્ધ સ્યાત શુદ્રાદિંશ્ચાપિ અસ્પૃશેત. નારાયણ ભગવાન કહે છે કે હે નારદજી, સંન્યાસ આશ્રમને આશ્રેલા એવા જીવાત્મા હોય જો ભૂલમાં પણ માંસ અથવા સુરા એટલે કે દારૂ એમનો ગંધ પણ લેવાઈ જાય તો 12 દિવસના ઉપવાસવાળું પારાક નામનું વ્રત કરવું, ત્યારે આત્મા છે એ શુદ્ધ થાય, ત્યારે એમનું અંતઃકરણ છે એ શુદ્ધ થાય. જમવાની કે એ વાત તો પીવાની વાત તો છે જ નહીં, સુગંધ માત્રની વાત છે. પવિત્ર એવો બાહ્ય અને આભ્યંતર એટલે કે આંતરિક પવિત્રતા જાળવવી શૌચ, આપણે આગળ ચર્ચા કરી હતી. સ્વધર્મ યુક્ત એવો આચાર એટલે કે એવું વર્તન, એવો વ્યવહાર એ રાખવો, અને બંને થકી વિશુદ્ધ થાય આ એ બધું. અત્યારે જે સેનિટાઈઝ તમે કરીએ છીએ એ, પછી જે હાથ અત્યારે સાફ કરીશ, બધું આલ્કોહોલ જ છે, તો શું કરવું એમ ને? દરરોજ પારાક વ્રત એટલે આપણે એ ગોઠવવાનું હતું ને, ત્યારે સંતસ્વામી કહે કે આપણે એ દારૂમાંથી ક્યાં બધાને પસાર કરવા, કે આપણે નથી ગોઠવવું કે શરૂઆતમાં, પછી આપણે આપણી રીતે અત્યારે બનાવીએ છીએ કે એમાં ક્યાંય આલ્કોહોલ કે આથી બીજું ત્રીજું ન આવે એમ. પણ વાત તો છે જ એવી કે સંન્યાસ આશ્રમને આશ્રેલા એટલે આ સંન્યાસીઓના ધર્મ છે, આપણા તો કંઈ, અમે સાધુ છીએ એટલે અમારો તો હજી ધર્મ આગળ આવવાના છે. આ પૂરું થાય ને પછી સંન્યાસ આશ્રમને બધું ના પાડી દેશે એક વખત, કે આ બધું કળિયુગમાં કરવાનું નથી. પછી એમ કહેશે તો શું કરવાનું? તો કે ત્યાગાશ્રમ કરવાનું એમ, અને પછી એમના ધર્મો કહેશે છે. પણ છતાંય દેશકાળને અનુસારે એ બધું તો રહેવાનું જ, થોડું સ્પિરિટ છે આ તો દવાખાને ગયા હોય લગાડી દે થોડું ઘણું. પછી આગળ કહે છે કે શુદ્ર આદિકનો સ્પર્શ ન કરવો, કારણ કે સહજ એમની જે વૃત્તિ છે, વૃત્તિનો અર્થ મનની વૃત્તિ નહીં પણ એમની જે આજીવિકાની વૃત્તિ છે, એમના આધારે એમનું શરીર અપવિત્ર રહેવાનું હોય, તો અપવિત્રતાના આધારે એમનો સ્પર્શ કરે તો એમનું અંતઃકરણ છે એ પણ અપવિત્ર થાય, શરીર પણ અપવિત્ર થાય, માટે એમનો સ્પર્શ ન કરવો. નિત્યમ કુર્યાત વિષ્ણુ પૂજામ, સંન્યાસી હોય તો એમણે દરરોજ માટે ભગવાનની પૂજા કરવી. મહારાજે વચનામૃતમાં કહ્યું કે શંકરાચાર્ય છે તો એમણે એવું લખ્યું, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. શિખા અને સૂત્રનો ત્યાગ કરી અને કંઈ ન કરવું એવું નહીં, એમ ભગવાનની પૂજા તો કરવી, ભગવાનની ભક્તિ તો કરવી. અદ્યાત વિષ્ણોર નિવેદિતમ, અને ભગવાનને અર્પણ કરેલું એવું ભોજન એ જ જમવું. દ્વાદશારણમ જપેત વિષ્ણો, અષ્ટાક્ષર મનુમચવા, અને સાથે સાથે દ્વાદશ અક્ષરવાળો અથવા તો અષ્ટાક્ષરવાળો મંત્ર એમનો જપ કરવો. આ બધા ભક્તિવાળા સંન્યાસી એટલે સૂકા અને કોરા એવા નહીં, એમ એ ભક્તિવાળા હોય, ભગવાનની સાથે સંબંધવાળા હોય. દ્વાદશાક્ષર જે મંત્ર છે એ અષ્ટાક્ષર મંત્ર છે, એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ કહ્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય એ દ્વાદશ અક્ષર છે એટલે 12 અક્ષરવાળો, અષ્ટાક્ષર એટલે 8 અક્ષરવાળો, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ વગેરે વગેરે. આપણે ઉદ્ધવ સંપ્રદાયની અંદર શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ એ મંત્ર છે, ગ્રહસ્થાશ્રમ જે ભક્તો હોય તો એમને આપતા હોય. અને ભાગવતની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાયે દ્વાદશાક્ષર મંત્રની વાત કરી છે. આમ તો મંત્ર એટલે મનનાત ત્રાયતે ઇતિ મંત્ર. મંત્રનું પ્રવર્તન છે એ મોટાભાગે આચાર્યોએ કરેલું છે. વેદના મંત્રો છે, પણ વેદની અંદર ક્યાંય એવું નથી કહ્યું કે આ જ મંત્રનો જપ કરવો. એ શિક્ષાપત્રની અંદર જ્યારે મહારાજે એવી આજ્ઞા કરી કે શ્રી કૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો અમારા સત્સંગીએ, હમણાં બે દિવસ પહેલાં જ કોઈ ભગવાનના ભગત પૂછતા હતા તો સ્વામિનારાયણ મંત્રનો જપ કરવાનું શિક્ષાપત્રીમાં કેમ ન કીધું કે, કારણ કે શિક્ષાપત્રી પછી થઈ, મંત્રનો ઉદ્ઘોષ તો પહેલાં થઈ ગયો. તો મહારાજ એટલું તો લખી નાખ્યું હતું કે અમારા આશ્રિત હોય તેમણે સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવો. એ અને એમાં એવું પણ કહ્યું કે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ, તો ભગવાન શ્રી કૃષ્ણ છે એ અમારા ઈષ્ટદેવ છે, ઉપાસ્ય ઈષ્ટદેવો ન. 108મો શ્લોક. તો જેવું ભગવાન સ્વામિનારાયણે કહ્યું એવું તો આપણે કરતા નથી. નિત્ય ઉઠી અને આપણે આજ્ઞાનો લોપ કરીએ છીએ. હલો, પહેલી જ આજ્ઞા લોપીએ છીએ આપણે ઉઠીને તરત, છે કે નહીં? મહારાજે એમ કીધું કે અષ્ટાક્ષર મંત્રનો જપ કરો ને, આપણે બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ષડક્ષર મંત્રનો જપ કરીએ છીએ. આ શ્રીકૃષ્ણ એટલે આદિનારાયણ, એ વાત સાચી, પણ શ્રીકૃષ્ણ ત્વમ ગતિર્મમ એ મંત્રનો જપ કરો તો એ આદિનારાયણ કરીને તમે કનેક્શન કરી શકો એમ. પણ મહારાજે આજ્ઞા અષ્ટાક્ષર મંત્રની કરીને આપણે જપ કરીએ છીએ, ષડક્ષર મંત્રનો જપ કરીએ છીએ. સતાનંદ સ્વામી બહુ સરસ કહ્યું છે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર છે ભાગવતની અંદર કહ્યો છે, વેદની અંદર તો કહ્યો નથી. વેદમાં તો ખાલી એટલું જ કહ્યું છે કે મંત્રનો જપ કરવો. એટલે જે તે સમયે જે જે આચાર્યો થયા એ આચાર્યોએ એ વેદના શબ્દો, વેદના મંત્રો, એ મંત્રોને ભેળા કરી અને એક નવો મંત્ર સ્થાપિત કરી અને એમાં પોતાની આધ્યાત્મિક શક્તિ એ મૂકી અને પછી એમ કહ્યું કે તમે આનો જપ કરજો, આનાથી કામ થશે. કે ક્લિયર? એમ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા આટલું કહીને સદાનંદ સ્વામી છે અટકી ગયા. પણ કહેવાનો અર્થ એવો કે એમ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા અને સ્વામી શબ્દ છે એ પણ વેદનો મંત્ર છે, નારાયણ શબ્દ છે એ પણ વેદનો મંત્ર છે, અને એ બંનેને ભેળા કરી અને ભગવાન સ્વામિનારાયણે પોતાની શક્તિ મૂકી અને એ મંત્ર આપ્યો ને એ મંત્રનો ઉદ્ઘોષ ફરણી ગામમાં ભગવાન સ્વામિનારાયણે કર્યો. પછી શાસ્ત્રીય મર્યાદાઓ છે એટલે મહારાજે એમ કહ્યું કે અષ્ટાક્ષર મંત્રનો જપ કરજો. જેમ શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યું કે ચાલો આપણે ગોવર્ધનની પૂજા કરીએ. હલો, શ્રીકૃષ્ણ ભગવાને ગોવર્ધનની પૂજા કરાવી એટલે એનો અર્થ એવો થોડો થયો કે શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા ન કરવી આપણે? મહારાજે શિક્ષાપત્રીમાં એમ કહ્યું કે શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરવી એનો અર્થ એવો થોડો થાય કે આપણે ભગવાન સ્વામિનારાયણની પૂજા ન કરવી? અવતારી તત્વ છે એ જે ક્રિયા કરે છે, જે આદેશ આપે છે, એ આદેશની પાછળનો જે મર્મ છે એ આપણે પકડતા શીખવો જોઈએ. બિઝનેસમાં આપણે પકડી લઈએ છીએ, આમાં નથી પકડાતું. કોઈક આવીને આપણી પાસે મીઠી મીઠી વાત કરે ને એટલે તરત આપણને ખબર પડી જાય કે કામ કઢાવવું છે ને, એટલે આ ભાઈ આજે થોડાક પડી જાય કે ન પડી જાય. પછી આપણે બોલીએ નહીં પણ લિંક પકડાઈ જાય કે આમને કંઈક કામ કઢાવવું છે એટલે આજે આ ભાઈ આટલી મીઠી મીઠી વાત કરે છે, નહીંતર આ કોઈ દી આપણી હારે મીઠી વાત કરે, કારણ કે આપણે કોઈ દિવસ એમની હારે કરી. બિઝનેસમાં આપણને તરત ખબર પડી જાય કે આ પ્રમોશન કરવાના છે એમ અને આના માટે છે. શાસ્ત્રમાં જ ખબર ન પડે કે ભગવાન છે એ આ કહેવા માગે છે, અથવા તો એનો અર્થ એમ થાય કે હવે આપણે આમ કરવાનું છે. અને એ સંતોએ સમજાવ્યું આપણને, જ્યાં જ્યાં વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે પુરુષોત્તમપણાની વાત કરી હોય, જ્યાં જ્યાં ભગવાન સ્વામિનારાયણે ઉપાસનાની વાત કરી હોય, જ્યાં જ્યાં ભગવાન સ્વામિનારાયણે પોતાના સામર્થ્ય, ઐશ્વર્ય, સ્વભાવ, રુચિ એ તમામની વાત કરી હોય, પછી છેલ્લે સંતોએ ટાંક મૂકી કે આ જે કહ્યું છે તે ધર્મ ભક્તિના પુત્ર એવા સાક્ષાત શ્રી ભગવાન સ્વામિનારાયણ કે સહજાનંદ સ્વામી તે પોતે જ છે એમ કરીને કહ્યું હોય. એ સંતોની એવી લિંક થઈ ગઈ એટલે એમણે સમજાયું, એમને એ ખબર હતી કે આમાં આવી લિંક કરાય. આપણને હજી ખબર નથી એટલે આપણે હજી ગોટે, અને કોક ચડાવે તો આપણે પાછા ચડી જઈએ છીએ. આશ્ચર્યની વાત એ છે, બે જણા પૂછે કે આમાં કેમ સ્વામિનારાયણ ભગવાને આવું નથી કહ્યું એમ, તો કે મારી વાત સાચી હો, નહીં કંઈક હશે તો આડાવળું, આમાં કંઈ આડાવળું છે, બધું શાસ્ત્ર પ્રમાણે જ છે. એટલે મહારાજે વચનામૃતની અંદર એવું સરસ વાક્ય કહ્યું કે પૂર્વે જે ભગવાને ચરિત્ર કર્યા એ બારું કયું ચરિત્ર છે એકાદું બતાવો તો ખરા, ચેલેન્જ આપી એમ. શાસ્ત્રથી બારું એ કંઈ ચરિત્ર નથી, અને પૂર્વે જેટલા જેટલા ભગવાનના અવતાર થઈ ગયા એનાથી બારું કંઈ નથી. હા, એટલું વિશેષ કે એ બધાનો ભાવ છે એ સ્વામિનારાયણ ભગવાને બતાવ્યો, જે સર્વોપરીપણાનો ભાવ છે એ વિશેષ છે. એટલે સંન્યાસી હોય એમણે અહીંયા દ્વાદશ અક્ષરનો મંત્રનો જપ કરવો અને અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. આપણે એમાંથી એ શીખવાનું કે આપણને મહારાજ જે મહામંત્ર દઈ ગયા છે સ્વામિનારાયણ મહામંત્ર, એમનો આપણે નિત્ય જપ કરવો. અસદવાદમ ન કુર્વીત, અસત સત્શાસ્ત્રને વિશે નિષ્ઠાવાળા જે નાસ્તિક લોકો છે, અસત્શાસ્ત્ર, અસત સત્શાસ્ત્ર ન હોય અસત્શાસ્ત્ર, એમાં જેમની નિષ્ઠા છે એવા નાસ્તિક લોકો, એમની સાથે ક્યારેય વિવાદ ન કરો. સંન્યાસી હોય તો એમને ભલે જ્ઞાન હોય તો એમને ક્યારે વિવાદ ન કરવો. મહારાજે પણ શિક્ષાપત્રીમાં એવું કહ્યું કે દૈવી હોય એમને શિક્ષાપત્રી આપવી, આસુરીને આપવી, કારણ કે આમાંથી એ અર્થના અનર્થ જ કરશે. એવું તો વેદો પણ કહે છે, બિભેતી વેદા મામયમ પ્રતારિષ્યતિ. વેદો ડરે છે કે કંઈક મારો આ ફજેતો તો નહીં કરે ને, એટલા માટે એવા લોકોની સાથે વિવાદ ન કરવો. પછી આગળ લખે છે કે વૃત્ત્યર્થમ નાચરેત કથામ. સંન્યાસી હોય તો એમણે કથા કરે તો એનો વાંધો નહીં, પણ આજીવિકાને માટે એમાંથી દક્ષિણા મળે એવી ઈચ્છાથી કથા ન કરવી. ભગવાન ઓળખાય, જીવાત્માનું કલ્યાણ થાય એવા એક સદાશયથી કથા કરવી. ઇન શોર્ટ, ફિક્સ ભાવ બાંધી ન દેવાય એમ કે આટલા તમે આપશો તો જ અમે કથા કરવા આવશું એમ. વૃત્ત્યર્થમ નાચરેત કથામ, પોતાની આજીવિકાને માટે કથાને ન કરે. અસત્શાસ્ત્રે ન સક્ત હસ્યાન, અને અસત્શાસ્ત્ર હોય તો એમાં આસક્ત ન થાય, એને વાંચે, શ્રવણ મનન નિધિધ્યાસ કરીને એની ઉપાસના ન કરે, એમને અડે પણ નહીં. મહારાજે મધ્ય પ્રકરણના 18મા વચનામૃત અને 19મા વચનામૃતમાં મહારાજ કે નાસ્તિક અને શુષ્ક વેદાંતિના ગ્રંથ છે એનું અમે શ્રવણ કર્યું, અમે તો કંઈક નિમિત્ત અર્થે શ્રવણ કર્યું હતું. નિમિત્ત બીજું શું કે હું લખ્યું છે જુઓ તો ખરા, કે આટલા બધાએ શુષ્ક હૃદયના થઈ જાય છે. અને જ્યારે મહારાજ કે અમે એ વાંચ્યું, અમે શ્રવણ કર્યું, તમારા હૃદયમાં એ ઉદ્વેગ થઈ આવ્યો કે અરે આ ભગવાનને માનતા જ નથી અને ભગવાનને સાવ આવા માને છે. આંખમાંથી મહારાજની આંખમાંથી નેત્રોમાંથી જળ પડવા માંડ્યા, આંસુ આવી ગયા. જેવા શાસ્ત્ર વાંચીએ એવી આપણી બુદ્ધિ થઈ જાય. નાસ્તિક વ્યક્તિ છે તો એમણે એ ભાવને વધારે પ્રાધાન્ય આપ્યું હોય. ભગવાનના ભક્ત હોય તો એમને ભગવાનની ભક્તિનું પ્રાધાન્ય આપ્યું હોય. એટલે મહારાજે મધ્ય પ્રકરણના 35મા વચનામૃતમાં પણ કહ્યું કે નરસિંહ મહેતા રણછોડ ભક્ત એમના કીર્તન છે એ ગાવવા, પણ ડેશ ડેશ ડેશના કીર્તન ન ગાવવા ના પાડી, કારણ કે એ ભક્તિમાંથી આપણને તોડાવનારા હોય, કેવળ શુષ્ક જ્ઞાનને વધારનારા હોય, લાગે બહુ આપાત રમણીય, બુદ્ધિગમ્ય લાગે, સીધે સીધી લોજિકલ વાત એટલે ઉતરી પણ જાય, પણ એમ છતાંય તે કે શ્રવણ ન કરવા, એમાં ક્યારેય આસક્ત ન થવું, એનાથી પ્રભાવિત નહીં થઈ જવાનું. આમાં આવ્યું ને કે હમણાં માંસનું ને આગળ આવી ગયું હતું કે પિતૃઓ હોય તો એમને માંસનું પિંડદાન ક્યારેય ન કરવું, બરાબર. થોડાક દિવસ પહેલાં જ આપણે વાત કરી હતી કે એક સંપ્રદાયને એક ધર્મના બહુ મોટા એમ કે છે પોતે અલગ ધર્મમાં, અને એવા એવા રેફરન્સ આપે કે એને ભાગવત મહાભારત બધી જગ્યા પર મોઢે હજારોની સભા ભરાઈને બેઠી હોય, અને એમાં કોઈક પ્રશ્ન પૂછે કે ભાઈ માંસ ન ખાવું કારણ કે પ્રાણીઓ પર દયા રાખવી એના માટે, તો એમણે સીધું જ કીધું કે આપણા દાંત છે એ સાયન્ટિફિકલી, પાછું બધું સાયન્ટિફિકલી પ્રૂવ કરી દે અને શાસ્ત્રીય રીતે પ્રૂવ કરે, બંનેને સાથે રાખીને પ્રૂવ કરે કે સાયન્ટિફિકલી આપણા દાંત એમ કહે છે કે આપણે મિશ્રાહારી પ્રાણી છીએ. ત્રણ પ્રકારના પ્રાણીઓ છે ને, શાકાહારી, માંસાહારી અને મિશ્રાહારી, બે કરતા હોય એમ. એટલે આપણો આપણો આપણી કેટેગરી છે એ મિશ્રાહારીમાં આવે છે. કેવી રીતે સાંભળો, સાયન્ટિફિક રીતે કે જે શાકાહારી પ્રાણીઓ છે તો એમના બધાના દાંત છે એ ક્યારેય એને રાક્ષસી દાંત ન હોય, કે એને ખાલી ચાવવાના જ દાંત હોય, બીજા કાંઈ ન હોય. આપણને રાક્ષસી દાંત આપ્યા ને બંને બાજુ ચાર ઉપર નીચે, એ એટલા માટે આપ્યા છે કે આપણે માંસાહાર પણ કરી શકીએ, એટલા માટે આપ્યા છે. અને જેટલા માંસાહારી પ્રાણીઓ છે એ બધાને પાછા રાક્ષસી દાંત છે, એ એના થકી જ શિકાર કરે અને એના થકી જ માંસને ઉતેડે અને માંસને ખાઈએ. એટલે સીધો અર્થ એમ છે કે આપણે એ કરી શકીએ, આ આપણે સાયન્ટિફિકલી પ્રૂવ કરીએ છીએ, આમાં કોઈ પણ વ્યક્તિ ના નહીં પાડી શકે. કે બોલો, તમે ના પાડશો? હા, એ હોત એમણે કીધું કે 6-8 ફૂટ આંતરડા હોય જે માંસાહારી હોય એના, બરાબર, એટલે જલ્દીથી માંસ છે ઓલું થઈ જાય અને આપણું આંતરડું લાંબુ છે એટલે ઓલું થાય. એટલે જ આપણને આગળના દાંત આપ્યા છે કે જેથી કરીને આપણે મિશ્રાહારી છીએ. એટલે બંનેનું કોમ્બિનેશન કરીને આપણને આપ્યું છે એમ. બીજી બાજુ ખાલી તમે એમ કહેતા હો માંસ ન ખાવું ન ખાવું, તો મહાભારતની અંદર માંસનું કહ્યું છે, વેદોની અંદર માંસનું કહ્યું છે, હિંસામય યજ્ઞના પ્રસાદ લેવાય છે, આ બધું તો છે જ, તે વ્યવસ્થાઓ બધી કરેલી, પાછા એ શ્રુતિઓના શ્લોકના નામ ઠામ સાથે આપે. ઓળખી ગયા સાહેબ? તમે નથી ઓળખ્યા? અત્યારે તો અંડરગ્રાઉન્ડ છે, પણ આટલી પરફેક્ટ માહિતી સાથે. અને એમાં એમણે એમ કીધું કે મહાભારતની અંદર એવું કીધું છે કે પિતૃ અને પિંડદાનની અંદર જો ગાયનું અર્પણ કરવામાં આવે એટલે ગાયનું માંસ આપવામાં આવે તો પિતૃઓ અતિ તૃપ્ત થઈ જાય છે. અને વાસુદેવ મહાત્મ્યમાં સિદ્ધિ જ ના પાડે કે એ કરવું નહીં, કે પિંડદાનમાં માંસ ક્યારે પિતૃઓને આપવું નહીં. અને ઓલો મહાભારતનો રેફરન્સ આધ્યાત્મિક રીતે, શાસ્ત્રોની રીતે અને સાયન્સની રીતે બધી જ રીતે પ્રૂવ કરી દે તમને. જો 5 પ્રવચનો સાંભળીએ ને તો બુદ્ધિને ફેરવી નાખે. આવા લોકોથી પ્રભાવિત ન થવું, ઇન શોર્ટ આટલું જ. ગમે એવી રૂઢી રળિયામણી બુદ્ધિગમ્ય વાત કરે એનાથી પ્રભાવિત થવાની જરૂર નથી. હે, સાંભળાય જ નહીં, મારે જે ના જ પાડી છે ન સાંભળવું, પણ ઇનકેસ ક્યાંક આવી ગયા સકંજામાં તો પ્રભાવિત ન થઈ જવું. બહુ સીધી વાત છે કે આપણને 2 રાક્ષસી દાંત 4 રાક્ષસી દાંત આપ્યા છે, આગળના 4 દાંત અલગ છે અને પાછળની 4 દાઢો અલગ છે. એનો અર્થ બહુ સીધે સીધો છે કે આપણા 4 પ્રકારના ભોજન છે. અમુક વસ્તુ આપણે તોડવાની છે, તોડવા માટે આગળના 4 દાંત છે. અમુક વસ્તુ ફોડવાની છે, ફોડવા માટે રાક્ષસી દાંત છે. જેમ કે માંડવીનો પોપટો લઈએ એ ફોડતા હોઈએ, પછી શેરડી લઈ હોય એ છોલતા હોઈએ, તો એ બધા જ રાક્ષસી દાંતથી છોલવા માટેના. ભગવાને એટલી આહાર શાકાહારની અંદર એટલા એટલા પ્રકારના આહારો છે કે એ આહારોને તોડવા ફોડવા માટે એ દાંતોનું સર્જન કર્યું છે, નહીં કે માંસાહાર માટે સર્જન કર્યું છે. અને પાછળ જે દાઢ છે એ તો ચાવવા માટે છે, એમાં તો કંઈ વાંધો જ નથી તમને. તો આ ત્રણ પ્રકારના જે દાંત છે એ ત્રણેય પ્રકારના દાંતનો યુઝ આવી રીતે કરવાનો હોય, એને નોનસેન્સ યુઝ નહીં કરવાનો. આવી કમેન્ટ કોઈ મૂકી અને દેવી જોઈએ તો જ ખબર પડે, નહીંતર તો ખબર નહીં પડે. અને બિચારાને હોય ને બધી પ્રકારના લોકો. એટલે ઇન શોર્ટ, એવા શાસ્ત્રને ક્યારેય અડવા નહીં, એવા વ્યક્તિઓને ક્યારેય સાંભળવા નહીં. એટલે અહીંયા કહ્યું કે અસત શાસ્ત્રે ન સક્ત સ્યાન. અસત શાસ્ત્રની અંદર સંન્યાસીઓ એ ક્યારેય આસક્ત ન થાય, એમનું ક્યારેય શ્રવણ ન કરે. સાથે આગળ એવું કહે છે કે ન ઉપજીવેત ચ જીવિકામ, એ પોતાની ક્યારેય આજીવિકા બાંધે નહીં, આજીવિકાના આધારે જીવે નહીં. એટલે કે એનો કંઈ ફિક્સ પગાર ન હોય કે અમે આટલું કામ કરીએ છીએ તો અમારો આટલો પગાર. એમ ઘણા પૂછે હો, સાઉથમાં હતા ને એટલે ત્યારે ત્યાં તો બિચારાને કાંઈ ખબર ન હોય એટલે પૂછે બિચારા નવા નવા માણસો હોય તો, સામી તમારો પગાર કેટલો? એમ ઘડીક વાર રમાડીએ પછી અમારો મને 8000 આપે છે, બહુ જાજો તો નથી દેતા. હજી આ વખતે કીધું છે થોડુંક ઇન્ક્રીમેન્ટ આપજો એમ. અમારે એટલે નિર્ભય સ્વામી છે, નિર્ભય ચરણ સ્વામી, એ બહુ રમૂજી. તો ભાવનગરમાં પ્રતિષ્ઠાનો ઉત્સવ પૂરો થયો ને પછી બધા આમ અપોઇન્ટમેન્ટ કરવાની બધી થઈ ગઈ હોય જનરલી ઉત્સવ પહેલાં જ તે. એટલે પછી કોઈ પૂછવા આવતું હોય ને તો એમ કે આ ઉત્સવ પૂરો થયો ને પછી આ લોકો મને છૂટો કરી દેવાના છે, તું ગોતજો ગોતતો હોય ને તો મારું ગોતજે તો ક્યાં પગાર કેટલોક દેશે એ કહે છે. તો કે આજીવિકાને ન બાંધે, એનો ફિક્સ પગાર ન હોય. પછી આગળ કહે છે કે સત્શાસ્ત્ર અભ્યસે ચાસવ બંધ મોક્ષાનું દર્શનમ. તો કેવા શાસ્ત્રોનું શ્રવણ કરવું, કેવા શાસ્ત્રો છે એમને વાંચવા, એમનો સંગ કરવો, એમાં આસક્ત થવું? તો કે માયા થકી મોક્ષ કરાવે, કલ્યાણનું દર્શન કરાવે, જીવાત્માનું કલ્યાણ કરાવે એવો ઉપાય તત્વથી બતાવ્યો હોય. દર્શનનો અર્થ એમ છે કે તત્વથી બતાવ્યો હોય. તો એવા જે સત્શાસ્ત્ર છે એમનો અભ્યાસ કરવો, એમનું શ્રવણ કરવું, એમને ભણવા વાંચવા લખવા, એમનું મનન કરવું, એમનો નિધિધ્યાસ કરવો. અને સંન્યાસી હોય તો એમણે મઠાદિન નૈવ બંધની યાત, ક્યારેય મઠ ન બાંધવો. હલો, અઘરું કામ કહી દીધું. સંન્યાસી હોય એમણે મઠ બાંધવો નહીં. શું કામ? તો કે મઠ બાંધે તો એમાં થોડીક અહમતા મમતા થાય, અને મમતા થાય તો વળી પાછું છોડાવે તો દુઃખ થાય. સંન્યાસનો અર્થ સમ્યક ન્યાસ, જેણે સંપૂર્ણપણે બધું જ ત્યાગ કરી દીધું છે. સબ ભૂમિ ગોપાલ કીધો, પછી એક આશ્રમમાં એ બંધાય તો યોગ્ય નહીં. એટલે સંન્યાસીને એવી ના પાડી છે કે ક્યાંય મઠ બાંધવો નહીં. પૂર્વે જે પણ સંન્યાસીઓ બાંધ્યા એ એમના માટે હશે, પણ આમાં વાસુદેવ મહાત્માની અંદર એમ કહ્યું છે કે મઠ ક્યારેય ન બાંધવો. હે, બીજાને ઉતારા દેવા માટે બાંધ્યો એ છે. સંન્યાસીઓ એક ઠેકાણે રહે તો બધું આમ સત્સંગ સારો થાય. એમની સાથે સાથે અહંતા અને મમતાનો ત્યાગ કરવો, દેહમાં અહંતા ન કરવી, અને દૈહિક પદાર્થો છે એમાં મમતા ન કરવી. એટલે કે આ મઠ વગેરે દૈહિક પદાર્થો કહેવાય, તો એમાં ક્યારેય મમતા ન કરવી. એમાં મમતા થઈ જાય તો બંધન થાય, બંધન થાય તો પાછું કલ્યાણ મુક્તિ છે અટકી જાય. એટલા માટે આ ધર્મો છે એ મુક્તિ અપાવનારા છે, એટલા માટે ના પાડી. ચાતુર્માસ વિના એક સ્થળને વિશે આપતકાળ સિવાય ક્યાંય રહેવું નહીં. સંન્યાસી હોય તો ચાતુર્માસમાં એક જ સ્થળમાં રહેવું, એટલા માટે ચાલીને જવાનું હોય, અને ચાતુર્માસમાં ચોમાસાના દિવસો હોય તો જીવજંતુઓ છે જે બહાર હોય તેમાં હિંસા વધારે થાય, એ હિંસા ન થાય એટલા માટે ચાતુર્માસમાં એક સ્થાને નિવાસ કરીને રહેવાની આજ્ઞા સંન્યાસીઓને આપી છે. પણ આપતકાળ હોય તો ચાતુર્માસ સિવાય પણ એકાદા સ્થાનમાં રહી શકે, જેમ કે કંઈક શારીરિક માંદા પીડા બીજું ત્રીજું થયું તો એક મહિનો બે મહિના બે ચાર મહિના રોકાવવું પડે તો રોકાવવું, એનો વાંધો નહીં. બાકી વિચરણ કરવું, એક ઠેકાણેથી બીજે ઠેકાણે, બીજે ઠેકાણેથી ત્રીજે ઠેકાણે. સાધુ અને નદી છે એ જેટલા વહે એટલું જ સારું, એટલા લોકોના જીવન છે એ મંગળ થાય અને એમના જીવન પણ નિર્મળ રહે. વહેતા પાણી નિર્મળ, એક ઠેકાણે રહે તો બંધાઈ જાય. આત્માનું જ્ઞાન થાય, ભગવાનનું જ્ઞાન થાય તત્વે કરીને, એવી રીતે એમણે શાસ્ત્રનો અભ્યાસ કરવો અને એવું જ્ઞાન યથાશાસ્ત્ર જાણવું. આત્મસાક્ષાત્કાર અને પરમાત્મ સાક્ષાત્કાર આ બંને મુખ્ય ઉદ્દેશ એ સંન્યાસીના કહ્યા. કામ ક્રોધ ભય વેર ધન ધાન્યનો સંગ્રહ આ બધું ન કરવું. યમ અને નિયમ એમનું પાલન કરવું. તીવ્ર વૈરાગ્યવાળા જે સંન્યાસી છે તો એમણે સ્ત્રી ધન આભૂષણ સારા સારા વસ્ત્રો એમના સંસર્ગ છે એમનો ત્યાગ કરવો. કારણ કે ગમે એવા વૈરાગ્યવાળા હોય ગમે એવા જ્ઞાનવાળા હોય તો પણ આ પદાર્થો છે એ એમને ભ્રષ્ટ કરનારા છે. મહારાજે એમ કહ્યું વચનામૃતની અંદર કે ગમે એવો જ્ઞાની હોય ગમે એવા ધર્મવાળા હોય પણ જો અતિશય સ્ત્રીનો પ્રસંગ થાય અતિશય ધનનો પ્રસંગ થાય તો પછી ઉતરતા જેવા રહે કે ન પણ રહે. એટલે વાસુદેવ મહાત્માની અંદર પણ એ ના પાડી છે કે તીવ્ર જ્ઞાન અને વૈરાગ્યવાળા હોવા છતાં પણ સંન્યાસીએ ક્યારેય સ્ત્રી ધન આભૂષણ અને સારા સારા વસ્ત્રો એમનો સંસર્ગ છે એ ત્યાગવો, એ ભ્રષ્ટ કરનારા છે. એટલા માટે શરીર માટે પુષ્પ ચંદન સુગંધી એવું તેલ અત્તર ટૂંકમાં એમ એવા બધાએ જેટલા દ્રવ્યો છે એ બધાનો ત્યાગ કરવો. શા માટે? તો કે જો એ બધું કરે તો શરીરમાં એમને આત્મબુદ્ધિ થાય. ભવેદ આત્મધીહી દેહાત્મધીહી, દેહને વિશે આત્મબુદ્ધિ થઈ જાય અને દેહમાં બંધાઈ જાય. તો નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું કે નિજ દેહ તે મોટો કુસંગ. આ સંસારમાં જેટલા પણ કુસંગ છે એમાંથી મોટામાં મોટો કુસંગ જો કોઈ હોય તો એ પોતાનું શરીર છે, એ જ સૌથી મોટો કુસંગ. કારણ કે એમની અંદર જ બધું છે, એમનું જ સેવન એમનું જ પોષણ એમનું જ ભરણ પોષણ એમાં જ આસક્તિ, એ જન્મ મરણના ચક્કરનું કારણ છે. બહારે છે જ પણ મૂળ અહીંયા છે. એટલે એમનો ત્યાગ કરવો. અને આહાર જેમને વિશે જેટલો એટલી એમને વિશે કામના વધારે. એટલા માટે સંન્યાસીએ મિતાહારી થવું અને નિરસ એવું ભોજન કરવું એ સંન્યાસી માટે હિતકર છે. દોષોને જીતવા માટે મિતભૂગ થવું, અતિશય આહાર એ ન કરવો. ઉદર પોષણ એ શરીર ટકી રહે એટલું જ કરવું, એનાથી વધારે નહીં. કારણ કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, શરીરને એટલું સાચવવું કે જેથી કરીને ધર્મ છે એ પ્રાપ્ત કરી શકાય. પણ એટલું બધું પણ ન સાચવવું કે જેથી કરીને એમાં એટલી બધી આસક્તિ થઈ જાય કે આપણું જન્મ મરણનું ચક્કર છે એ ચાલુ રહે તૂટે નહીં. ન શ્રવ્યા ગ્રામ્ય વાર્તા ચ મોક્ષ સિદ્ધિમ અભિપ્સતા. મોક્ષની સિદ્ધિને ઈચ્છાવાળા જે છે એમણે ક્યારેય ગ્રામ્ય વાર્તા સાંભળવી નહીં. મહારાજે પણ શિક્ષાપત્રીમાં કહ્યું. ગ્રામ્ય વાર્તાનો અર્થ શિક્ષાપત્રીમાં મહારાજે વિસ્તૃતપણે કહ્યો. રાજ્ય કાર્યની વાર્તા એ ગ્રામ્ય વાર્તા કહેવાય. જય પરાજય, કોઈના જય પરાજયની વાર્તા, ભારત જીત્યું કે પાકિસ્તાન આજની 2020માં, તો એ બધી ગ્રામ્ય વાર્તા કહેવાય. આજે શું થયું સમાચારપત્ર છે જે છે એ બધું ગ્રામ્ય વાર્તા કહેવાય. તમારા વ્યવહારની વાર્તાઓ એ બધી ગ્રામ્ય વાર્તા કહેવાય. તો થોડી થોડી ક્યારેક ક્યારેક અમે કરી લઈએ છીએ પણ હવે તમે સંન્યાસીને ના પાડી છે. બહુ સીધું આમાં અત્યારે બચાવ થોડોક થઈએ કેમ છે ત્યાં સુધી ક્યાં વાંધો છે. ન શ્રવ્યા ગ્રામ્ય વાર્તા છે મોક્ષ સિદ્ધિમ અભિપ્સતા. નશ્ય જ શ્રવણાત નૃણામ સદ્યો વિષ્ણુ કથા રુચિ. શું કામ ન સાંભળવી? તો કે જો ગ્રામ્ય વાર્તામાં રસ આવવા માંડે તો પછી ભગવાનની કથામાંથી તત્કાળ રસ છે એ નાશ પામી જાય. એટલે ભગવાનની કથાનો રસ વયો ન જાય એટલા માટે એ ન સાંભળવી. અને બહુ સહજ છે કે એમાં ધીરે ધીરે રસ આવવા માંડે તો ભગવાનમાંથી રસ ઓછો થઈ જાય, અને ભગવાનમાંથી રસ ઓછો થઈ જાય તો કલ્યાણ છે એ અટકી ગયું, આ લોકની અંદર વૃત્તિઓ બંધાઈ ગઈ. જરૂરી હોય એટલું શ્રવણ કરવું, જરૂરી હોય એટલું જાણી રાખવું. કારણ કે સહેજે હવે આ આશ્રમો છે એમના આધારે સેવા પ્રવૃત્તિ આ તે બીજું ત્રીજું રહેવાનું, અને એ સેવા પ્રવૃત્તિઓના આધારે લોક અને વ્યવહાર, મહારાજે એમ કહ્યું કે વ્યવહાર છે એમાં સાવધાન એટલું તો રહેવું જ પડે કે કોઈક મોટો માણસ આવ્યો હોય તો એને આગળ બેસાડવો અને એને સન્માન આપવું, નહીંતર પાછું દુઃખ થાય. એવું તો ત્યાગી હોય તો એમણે પણ રાખવું એમ મહારાજે વચનામૃતમાં કહ્યું છે. તો હવે લોકમાં કોણ મોટો છે, કોણની કેટલી ઓલી છે, તો એટલું થોડુંક તો જાણી તો રાખવું જ પડે, કોની કેટલી પહોંચ છે, અને એ આવે ત્યારે એટલું થોડુંક ગોઠવણી કરવી પડે. એ એટલા પૂરતું કરે તો વાંધો નહીં, પણ એના આધારે એમાં એટલા બધા ઇન્વોલ્વ થઈ જઈએ, એટલા બધા રસ લેવા માંડીએ કે આપણને ભગવાનની કથામાંથી રસ ઉડી જાય, એવું ન થવું જોઈએ. એટલે ભગવાનની કથામાં રસ બ્રેક ન થાય અને વ્યવહાર જળવાય એવી રીતે મધ્યમ માર્ગ રાખી અને ચાલવું. અપિ ચિત્ર મયિમ નારીમ ત્યાગી નેક્ષેત ન સ્મૃતે પુરુષેત, કે ચિત્રની ચિત્ર પ્રતિમા નારીની હોય તો એમનો ત્યાગીએ ક્યારેય સ્પર્શ ન કરવો અને એમને જોવી પણ નહીં. સ્ત્રી આકારના ક્યારેય દર્શન ન કરવા, કારણ કે એ સ્ત્રી આકારના દર્શન કરવાથી મોટા મોટા તપસ્વીઓ છે એ પણ ભ્રષ્ટ થયા છે, એ પણ કલ્યાણના માર્ગ થકી પડી ગયા છે. કુટીચક, બહુદક, હંસ અને પરમહંસ આવા ચાર પ્રકારના યતિ એટલે કે સંન્યાસીઓ વૈરાગ્યના ભેદથી કયા છે. જેમ વાનપ્રસ્થીઓ ચાર પ્રકારના હતા એવી રીતે સંન્યાસીઓ પણ ચાર પ્રકારના છે. કુટીચક એટલે કે જે સંન્યાસ આશ્રમને કરવા યોગ્ય એવા જેટલા પણ કર્મ છે એને પ્રધાનપણે કરે તો એવા સંન્યાસીઓને કુટીચક સંન્યાસીઓ કહ્યા છે. એના કરતાં વિશેષ બહુદક એટલે બાહુદક જે સંન્યાસીઓ છે એ શું કરે છે, તો કે પોતાને આશ્રમને ઉચિત એવા કર્મ એમને ગૌણ રાખે, પણ આત્મા અને પરમાત્માનું જે જ્ઞાન છે એને પ્રધાનપણે રાખે. જેમ કે યજ્ઞ કરવો, આ કરવું તે કરવું, એ બધું ગૌણ હોય, પણ આત્મા પરમાત્માનું જ્ઞાન છે એ વિશેષ રાખે તો એ બાહુદક કયા, એ પહેલાં કરતાં શ્રેષ્ઠ. એમના કરતાં શ્રેષ્ઠ હંસ સંન્યાસીઓ છે, એમના કરતાં શ્રેષ્ઠ કેમ, તો કે હંસ સંન્યાસીઓ છે એ આત્મા અને પરમાત્માના જ્ઞાનના અભ્યાસ પરાયણ વર્તનારા છે, એમને હંસ પરમહંસ કહેવાય, હંસ સંન્યાસી કહેવાય, પરમહંસ નહીં, પરમહંસનો તો હવે આવશે. અને પરમહંસ કોને કહેવાય, તો કે આત્મા અને પરમાત્માના સાક્ષાત્કારને પામ્યા હોય એને પરમહંસ કહેવાય. એટલે આપણે કહીએ છીએ ને 500 પરમહંસો, એ મહારાજના પરમહંસો અને મહારાજનો સાક્ષાત્કાર, આત્માનો સાક્ષાત્કાર. એમને ક્યાંય દેહભાવ દેખાય નહીં. મહારાજે જેટલા પ્રકરણો ફેરવા તો બધી જગ્યાએ આનંદથી પોતાના શરીરની સામે ન જોયું, પરમાત્માના વચનની સામે જોઈ, જેમ પર પુરુષોત્તમ નારાયણની જીભ વળે એમ એમના શરીર વળ્યા. પોતાના શરીરના સુખને ક્યારેય એમણે જોયું નહીં, એમણે ગણ્યું નહીં, એટલે પરમહંસ કહેવાના. અતિશય તીવ્ર વૈરાગ્ય એ પરમહંસ કહેવાય. અને હવે સંન્યાસ આશ્રમના ધર્મોને પૂર્ણાહુતિ કરતા વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમના ધર્મોની પૂર્ણાહુતિ કરતા ભગવાન નારાયણ નારદજીને એવું કહે છે, વાનપ્રસ્થશ્ચ સંન્યાસ ઇત્યુભાવાશ્રમો મુને દુષ્કરત્વાત કલિયુગે ન ગ્રાહ્યાવિતિ નિશ્ચય. હે નારદ મુને, વાનપ્રસ્થના જે ધર્મો છે એ અને સંન્યાસ આશ્રમ એમના જે ધર્મો છે, આ બંને આશ્રમો કળિયુગમાં અતિશય દુષ્કર હોવાથી એમને ગ્રહણ ન કરવા, એટલે કે વાનપ્રસ્થી ન થવું અને સંન્યાસી ન થવું, એવો સત્શાસ્ત્રની અંદર નિર્ણય કરેલો છે. આવું તમે નિશ્ચયપણે જાણો. આટલા બધા ધર્મોનું વર્ણન કરીને પછી નારાયણ ભગવાન એમ કહે છે આ કરવાનું થતું નથી. થઈ ગયું ને, આવી ગયું ને તમારા ફેવરમાં. કાલે હરેશભાઈ કે કાંઈક કન્સેશન આપજો, મેં કીધું આપણી તો તાકાત નથી કન્સેશન આપી શકીએ, પણ નારાયણ ભગવાન આપશે આગળ. આ નારાયણ ભગવાને કન્સેશન આપ્યું કે કલિયુગમાં કોઈએ સંન્યાસી થવું નહીં, કલિયુગમાં કોઈએ વાનપ્રસ્થી થવું નહીં. ભગવાન સ્વામિનારાયણ કેવા દયાળુ છે કે આપણને આ બધામાંથી ઉગારી લીધા. આપણને ક્યાંય એવું ન કહ્યું કે તમે વાનપ્રસ્થી થાઓ, તમે સંન્યાસી થાઓ. કોઈક સાધુ થવા નીકળે ને તો કહેવું કે જો શ્રી વાસુદેવ મહાત્માની અંદર એમ કહ્યું છે કે સંન્યાસ લેવો નહીં, બરાબર કે નહીં? હવે એ પછી અમે કાલે સોલ્યુશન આપશું. સમર્પિત થવાની ના નથી પાડી, બરાબર ને? ત્યાગાશ્રમના ધર્મો છે. હવે કાલ કહેશે તો કરવું હું, કારણ કે કલ્યાણનો માર્ગ તો ચાલુ જ રાખવાનો. તો એક ત્યાગાશ્રમના ધર્મો છે. હવે છેલ્લા શ્લોકોની અંદર આ અધ્યાયના 10 શ્લોકો છે એમાં એ કહેશે. પણ કહેવાનું એટલું કે આ તો આપણને સંતો એમ કહેતા ને કે તકે તક થઈ ગઈ છે. ભગવાન પુરુષોત્તમ નારાયણનું આ પૃથ્વી ઉપર પધારવું અને એ જ વખતે આપણે મનુષ્ય શરીર પ્રાપ્ત થવું અને એમાંય પાછું સત્સંગમાં અને એમાંય એમની ઓળખાણ થઈ ગઈ, એમાં એવા પવિત્ર સંતો આપણને મળી ગયા. હવે આપણે આમ થોડાક માટે પાછી પાની કરવી, થોડાક માટે ગાફલ રહેવું એવું ન થવા દેવું. તકે તકનો લાભ લઈ અને જોરદાર ઘા મારી દેવો, નહીંતર પછી આ વખતે ન થયું અને પછી 3.5 કરોડ બ્રહ્મા જાય, 350 બરાબર કરોડ બ્રહ્માજીના વર્ષો જાય અને ત્યાર પછી વળી પાછો સતયુગ આવે અને પછી આપણું મનુષ્યનું શરીર આવે, તો વળી પાછું એ વખતે તો વાનપ્રસ્થ થવાનું પાક્કી વાત છે, એ વખતે સંન્યાસ લેવાની પાક્કી વાત છે. એટલે જો આ વખતે ન પત્યું ને વળી પાછું ભાવિ ઉપર રાખી દઈએ અને પછી આગલા કળયુગની અંદર, આગલા સતયુગની અંદર, આગલા દ્વાપર યુગની અંદર, આટલા આગલા ત્રેતાયુગની અંદર આપણો જન્મ આવે મનુષ્યનો, તો એ વખતે વળી પાછા વાનપ્રસ્થના ધર્મો છે એ પાલન કરવાના જ છે. એ વખતે વળી પાછા સંન્યાસના ધર્મો છે એ પાલન. હલો, તો આપણે એ કેવું કરવું છે કે એ વખતે રાખવું છે કે અત્યારે પૂરું કરી દેવું છે? પાક્કું 100 એ 100%, આને આ જન્મે જ પૂરું કરવું છે. હાલો, તો આપણે આને આ જન્મે જ પૂરું કરવા માટે એક નાનકડી આજથી પ્રેક્ટિસ ચાલુ કરીએ, કારણ કે નહીંતર તો આ બધી કથા સાંભળીને કોરે કોરે ઊભા થઈ જશું. થોડા દિવસ પહેલાં આપણે એક નાનકડી પ્રેક્ટિસ ચાલુ કરી હતી, પગે લાગવાનું એકબીજા ભગવાનના ભક્તોને, અને ખૂબ મહિમાથી 2 દિવસ તો તમે પગે લાગ્યા. ત્યારે તો અમને એમ થઈ ગયું કે હવે તમને વંદન કરવા જોઈએ. એમ કેમ દાંત કાઢો છો? ના, રિયલમાં તમે પગે બહુ ભાવતી લાગતા હતા એમ. પણ 2 દિવસ પછી ભૂલાઈ ગયું, સેજે પ્રેક્ટિસ ઓછી થઈ ગઈ. એટલે આજથી વળી પાછી આપણે કન્ટિન્યુ પ્રેક્ટિસ કરી લઈએ, બરાબર? એમાં ફિક્સ કરી નાખીએ એટલે શું થાય કે ભૂલાય નહીં. એવું વિજ્ઞાને એવું કહ્યું છે કે જેની 1 મહિના સુધી એટલે 21 દિવસ મિનિમમ, એના કરતાં વધારે કરતાં વધારે સારું એને પ્રેક્ટિસ કરે ને તો એ હેબિટની અંદર કન્વર્ટ થઈ જાય, ટેવમાં પરિણમી જાય. તો આજથી આપણે, અમાસનો પવિત્ર દિવસ છે, આજથી આપણે પ્રેક્ટિસ ચાલુ કરીએ અને આવતી અમાસ સુધી એક દરરોજ પ્રેક્ટિસ કરશું એટલે આપણને ટેવ પડી જશે. પડી જશે ને? આમાં માથું નથી હલાવતો. તો એવી પ્રેક્ટિસ આજથી એક ચાલુ કરીએ. કેવી રીતે કરશું? સભા પૂરી થાય, અહીંયાથી ધૂન બોલાવાઈ જાય, જય બોલાય, પછી કાં ધર્મકુંવર હરિકૃષ્ણજી બોલાતું હોય ને કાં મારા વાલાજી બોલાતું હોય તો એ કીર્તન બોલાવવાનું ચાલુ થાય. એ વખતે આપણે ઊભા થવાના હોય, ઊભા થઈએ તરત વિખાઈ નહીં જવાનું, આમનામ જ સીધે સીધું ઊભું થઈ જવાનું, બરાબર? અને આપણે ફિક્સ છે કે 6 લાઇન કે 7 લાઇન થાય છે ને, કે 8 લાઇન 9 લાઇન 10 લાઇન જે પણ થાય છે એ બેકી સંખ્યામાં હોય એવી રીતે આપણે બંને બાજુ ભગવાનના ભક્ત છે અને સેજ નમી અને પગે લાગેલું, જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. પછી આપણે મોદિયા સંકેલતા હોય મોદિયા સંકેલ લેવાના, પછી આપણે આ બાજુ દંડવટ કરતા હોઈએ ઠાકોરજીને ગુરુ મહારાજને એ બધા દંડવટ કરીએ. કેમ? અહીંયા સંતો છે તો એ ધર્મકુંવર હરિકૃષ્ણજી ચાલુ થાય એટલે પહેલાં સંતો પરસ્પર પગે લાગી લે, પછી અહીંયા ગુરુ મહારાજની પાસે આવીને દંડવટ કરે. તો એવી જ રીતે આપણે જે અરસામાં સંતો છે એ પરસ્પર ચરણ સ્પર્શ કરતા હોય ત્યારે આપણે ઊભા થઈ, કારણ કે તમે ચરણ સ્પર્શ સુધી તો નહીં પહોંચી શકો, કારણ કે કોઈની ફાંદ મોટી હોય આ તે બીજું ત્રીજું, ક્યારેક દયા આવી જાય એમ કે બિચારા આપણે કીધું એટલે કરે છે પણ બેસી નથી શકતા તોય તે, પણ સહેજ આમ વાંકા વાળી અને ગોઠવણ સુધી આમ પગ લઈ અને જય સ્વામિનારાયણ બંને બાજુ ભક્તોને કરી દેવા અને પછી બધાને થઈ ગયા માનવું, કારણ કે નહીંતર તો પછી બહુ વાર લાગે. એટલે બે બાજુ હોય એટલા ભક્તોને આપણે જય સ્વામિનારાયણ કરવા. પાક્કું? બીજું એક કરીએ. આ તો આપણે જે જૂનું હતું એ આપણે રિવાઇઝ કર્યો, આજથી જે નવી શરૂઆત કરવી છે એ થોડીક એવી કરીએ કે આપણે દરરોજ ભગવાનના દર્શન કરીએ છીએ, ઘનશ્યામ મહારાજના દર્શન કરીને જનરલી અહીંયા આવતા હોઈએ, બરાબર? તો સંતોની એવી ઈચ્છા છે કે આપણે એની પણ પ્રેક્ટિસ કરીએ. જેમ આપણને શિક્ષાપત્રીનો શ્લોક ભૂલાઈ જાય છે, શું વાંચ્યું તું એ યાદ નથી રહેતું, તો ધીરે ધીરે અભ્યાસ કરશું તો આપણને બધું યાદ રહેશે, આપણા જીવમાં ભગવાન ઉતરશે, આપણા જીવમાં ભગવાનના વચનો ઉતરશે. એવો અભ્યાસ કાયમ માટે થોડો થોડો નિયમિતપણે થાય. મહારાજે વચનામૃતમાં કહ્યું કે નાનકડી આંગળી જેવડી જ પાણીની શેર વહેતી હોય સતત તો તરો ભરાઈ જાય, પણ અઠવાડિયે કે 15 દિવસે જઈને ગળો ઢોળી આવે અથવા પીપડું આખું ઢોળી આવે તોય તરો ન ભરાઈ સુકાઈ જાય. એમ એક મહિના સુધી આપણે આજે અમાસથી આવતી અમાસ સુધી દરરોજ ઘનશ્યામ મહારાજે કેવા વાઘા ધારણ કર્યા છે એ દર્શન આબેહૂબ યાદ રાખવાનું, જેનું દર્શન સરસ એમનું ધ્યાન પણ સરસ અને એમને ભગવાનમાં હેત પણ થાય એવું મહારાજે સારંગપુરના બીજા વચનામૃતમાં કહ્યું. એકાગ્ર મન મને સહ વર્તમાન જે ભગવાનનું દર્શન કરે છે તો એમના ઉપર ભગવાનને વગર કર્યું હેત થાય છે એવું મહારાજે વચનામૃતમાં કહ્યું. ભક્તને પણ ભગવાન ઉપર વગર કર્યું હેત થાય છે અને ભગવાનને પણ ભક્ત ઉપર વગર કર્યું હેત થાય છે. હેત કરવું ન પડે, ઓટોમેટિકલી થાય એટલું સરસ ભાવથી દર્શન કરીએ અને એ દર્શનને યાદ રાખીએ, યાદ રાખીએ. અને છેલ્લે અહીંયા આપણે 5 મિનિટ એવી રાખીએ કે આમાંથી કોઈ પણ ભગવાનના ભગતને અમે સંતોય બોલશું બસ, તો અમે એલર્ટ થઈ જઈએ ને આપણે, નહીતર અમારે થોડું થોડું ભૂલાઈ જતું હોય અને અમે એલર્ટ થઈ જઈએ, અમે સંતોય યાદ રાખશું અને તમે યાદ રાખીએ. આવો આપણે બધાય સાથે મળી અને અભ્યાસ કરીને એવી પ્રેક્ટિસ કરીએ તો કેમ થાય. તમારું બધાનું હા હોય તો જ, આમાં કંઈ ફોર્સફુલી કાંઈ નહીં, કારણ કે બધું અંતે મુમુક્ષુતા ઉપર ડિપેન્ડ કરે છે. બધા આજ પાડે હાલો, બાપુ રાજી, બાપુનો આદેશ આવી ગયો, એ ઓલ આર એગ્રી. તો આજથી આપણે શરૂઆત કરીએ, શુભ શરૂઆત. આજે અમાવાસ્યાનો દિવસ, પહેલાં દર્શન મેં જે કર્યા છે એ આપણે કરાવી દો. કાલથી પછી તમારામાંથી જે પણ એક ભગવાનના ભગત હોય, બે ભગવાનના, રેન્ડમલી કોઈને પણ પૂછશું. રેડી? ઓકે. આજનું દર્શન કોઈને કરાવવું હોય તો બોલો, કોઈને આમ તાદરસ હોય તો. સુરેશ ભગત દર્શન નથી કર્યા, ડાયરેક્ટ અહીંયા આવી ગયા. હા, એવું થાય ક્યારેક, ડાયરેક્ટ અહીંયા આવી જતા હોય. તો હવે 5-1 મિનિટ વહેલા આવીએ એવું એવું આજે 2-3 ભગવાનના ભગતને પૂછ્યું ને તો એવું થતું હતું કે આવ્યા હોય તો 5-1 મિનિટ વહેલા આવી જઈએ, દર્શન કરીને પછી અહીંયા આવીએ, તો દરરોજ આપણને અભ્યાસ થઈ જાય, હેત થઈ જાય. એટલા માટે સીધું આજે મહારાજે અમાવાસ્યાનો દિવસ છે. સુવર્ણનો મયુરાકાર મુગટ ધારણ કર્યો છે, બ્લુ કલરના, લાલ કલરના અને પાણીદાર એટલે કે એકદમ પારદર્શી એવા રત્નો એમાં જડેલા છે. મહારાજના કાન ઉપર મકરાકાર કુંડળ મહારાજે ધારણ કર્યા છે. મહારાજે કવચ ધારણ કર્યું છે અને એ બંને બાજુ સુવર્ણના, એને મને બધાય નામ તો નહીં આવડે પણ સુવર્ણના જે કહેવાય ને કવચના, રાજા મહારાજાઓને હોય એવા એ મહારાજે ધારણ કર્યા છે. અને એ કવચના ભાગ છે બહાર નીકળે છે અને ત્યાં મહારાજને મોતીઓના લટકણિયા એ લટકે છે. એમાં 2 મોતી મોટા છે લીલા કલરના, પોપટી કલરના, અને 3 મોતી નાના છે એ સોનેરી કલરના છે, અને એની નીચે લટકણિયા માટે બીજા 1 મોતી છે. મહારાજે ગળામાં આખું આમ કવચ થઈ જાય એ પ્રકારનો ટૂપિયો કયો કે હાર કયો કે બધું જ મહારાજે ધારણ કર્યું. આખી છાતી છે એ મહારાજની ભરાઈ જાય છે, એમાં ઉપરનો ભાગ છે એ આખે આખું સુવર્ણનાથી બંધાયેલું છે અને નીચે છે એ જાળીવાળી એ ચેઇન હોય એ પ્રકારના, અને એમાં પણ નીચે મોતીઓ છે. સુવર્ણનો મહારાજે કંદોરો ધારણ કર્યો છે, 3 શેરવાળો સુવર્ણનો હાર મહારાજે ધારણ કર્યો છે, ગુલાબ શ્વેત અને ગુલાબી ગુલાબ એમનો હાર મહારાજે ધારણ કર્યો છે, તોરા અને હારના મૂળમાં 2 ગલગોટાના પુષ્પ છે. મહારાજે હાથમાં એ ભૂખરા કલરનો રૂમાલ, ભૂખરો કલર જ આમ તો શ્યામ છે, ડાર્ક છે, અને એ રૂમાલની સાથે મહારાજે આડા ગુલાબ ધરાવેલા એવો ગજરો ધારણ કરેલો છે. મહારાજે હાથમાં સુવર્ણના કડા ધારણ કર્યા છે, નગદ. આમ વજનદાર કેવા હશે, પણ આજે આમ ક્ષત્રિય આપણા અંતઃશત્રુને નાશ કરવા માટે મહારાજે સુવર્ણની કટાર કમર ઉપર ધારણ કરી છે, સુવર્ણની તલવાર છે, કટાર સુવર્ણની નથી પણ કટાર છે, અને તલવાર છે સુવર્ણની છે. નીચે સુવર્ણની ઢાલ મહારાજે રાખી છે, પાંચેય આંગળીઓમાં વેઢ મહારાજે ધારણ કર્યા છે, લીલા અને બ્લુ કલરના એમાં મોતીઓ જેડ્યા છે, હીરા જેડ્યા છે, રત્નો જેડ્યા છે. એમની સાથે અભય ચિહ્ન જે છે એ પણ મહારાજે ધારણ કર્યું છે, એ પણ સુવર્ણનું છે, હીરા જડિત છે. મહારાજે ધોતી ધારણ કરી છે અને ધોતીની સાથે મહારાજે કડા ધારણ કર્યા છે. ધોતીમાં જે પાટલી પડે છે એ પાટલીમાં મહારાજની જે ધોતીની કોર છે એમાં પણ એ મોતીના લટકણિયા છે અને ઉપરથી છેક નીચે સુધી લટકે છે. અને આવી મહારાજ શોભા ધારણ કરતા એમાં કંઈ બાકી રહી ગયું હોય તો તમે પૂરું કરજો. મહારાજ આવી સરસ શોભાને ધારણ કરી રહ્યા છે. આવી રીતે આપણે દરરોજ એક મહિના સુધી મહારાજના દર્શન એ આપણે કરશું અને દરરોજ એક ભગવાનના ભગત બધાએ તૈયાર રહેવાનું. ઓકે, હલો, આમ કોઈ હા નથી પાડતા, કઠણ કામ છે હો. જો આવી રીતે પ્રેક્ટિસ કરશું ને અમે પૂછશું તો તમે ખટકો રાખીને દર્શન કરશો અને તમે અમને પૂછશો તો અમને ખટકો રહેશે. પરસ્પરમ ભાવયંતઃ શ્રેયઃ પરમ અવાપ્સ્યથ. એવી રીતે આપણે એક મહિના સુધી કાયમ માટે પ્રેક્ટિસ કરશું તો મહારાજ જે આપણા અંતરમાં વાસ કરે અને ત્યાર પછી આગળ આપણે અભ્યાસ કરશું. આ આપણી પ્રેક્ટિકલ આવતીકાલથી શરૂઆત કરશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ આ ફોટો પાડી લેજો. મહારાજ આપણા સૌના હૃદયમાં જેવા બહાર બિરાજે છે, સિંહાસનમાં બિરાજે છે, એવા ને એવા જ મહારાજ આપણા સૌના હૃદય સિંહાસનમાં બિરાજમાન થાય અને એવું દર્શન કરવાનો આપણને સૌને બળ પ્રાપ્ત થાય એટલી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંદીપભાઈ ખેરના પિતાશ્રી બીમાર છે, તેમણે મહારાજ ઝડપથી સ્વાસ્થ્ય સારું કરે એ નિમિત્તે આપણે ધૂન કરશું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ